શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 52મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુકુંદ બ્રહ્મચારી, વિષ્ણુ ભક્ત એવા બ્રહ્મચારીએ આળસ છોડીને નિત્ય કરવા યોગ્ય એવા દેવ સંબંધી તથા પિતૃ સંબંધી કર્મ યથા સમયે વિધિ અનુસાર કરવા, સર્વ બ્રહ્મચારીઓના અધિપતિ સાક્ષાત શ્રી નરનારાયણ ભગવાન પણ દેવતાઓને દુષ્કર એવું તપ માત્ર પરોપકાર માટે કરે છે. સ્વયં પરમેશ્વર હોવા છતાં હંમેશા દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મનું અનુષ્ઠાન કરે છે, તો અત્યારના બ્રહ્મચારીઓ તો કર્મનો ત્યાગ કેવી રીતે કરી શકે? ન જ કરી શકે. બ્રહ્મચારીએ સમયે સમયે વિધિ પ્રમાણે ત્રિસંધ્યાનું ઉપાસન અવશ્ય કરવું, સૂર્યનું ઉપસ્થાપન પણ વિધિપૂર્વક કરવું અને વેદની માતા ગાયત્રી મંત્રનો જપ વિધિ પ્રમાણે કરવો. પ્રતિદિન સાયંકાળે અને પ્રાતઃકાળે અગ્નિમાં હોમ કરવો. અશક્ત બ્રહ્મચારીએ હોમ કરવાને સમયે જળમાં ઊભા રહી જલાંજલિ અર્પણ કરવી. આપતકાળ પડ્યા વિના દ્વિજના ઘરથી કાચું અન્ન માગીને લાવવું, પછી તેને પકાવીને શ્રી વિષ્ણુ ભગવાનને નૈવેદ્ય કરી પ્રસાદીભૂત તે અન્ન નિત્ય જમવું. પ્રતિદિન 3 સમય સ્નાન તથા વિષ્ણુનું પૂજન કરવું. પંચમહાયજ્ઞો શક્તિ પ્રમાણે વિધિપૂર્વક કરવા. હંમેશા યજ્ઞોપવિતને ધારણ કરી રાખવી અને શિખાને બાંધી રાખવી. તેમજ સમયે સમયે અધિકાર મુજબ પિતૃ સંબંધી શ્રાદ્ધ કર્મ કરવું. મેખલા, મૃગચર્મ, દંડ, યજ્ઞોપવિત અને કમંડળું આટલા જો નષ્ટ થાય તો તેને જળમાં પધરાવી મંત્રોચ્ચારપૂર્વક નવા ધારણ કરવા. કૂતરા આદિક હિંસક પ્રાણી, સુતકી, પાખંડી, યવન, અંત્યજ અને મહાપાપીના સ્પર્શમાં તથા સ્મશાનના ઉલ્લંઘનમાં વસ્ત્રે સહિત સ્નાન કરવું. અપવિત્ર વસ્તુઓનો સ્પર્શ થાય, દુર્જનના ઘરનું ભિક્ષામાં આવેલું અન્ન જમાય, બલાત્કારે ઉલટી કરે, મળનો ત્યાગ અને ખરાબ સ્વપ્ન આવે તો બ્રહ્મચારીએ સ્નાન કરવું. ક્યારેક અજાણતા સ્ત્રીના અંગનો કે ઉતારી મૂકેલા વસ્ત્રનો સ્પર્શ થાય તો સ્નાન કરી એક ઉપવાસ કરવો. ઉદ્ધવ સંપ્રદાયની રીતિ અનુસાર સર્વ એકાદશી અને જન્માષ્ટમી આદિ વ્રતોની દિવસે ઉપવાસ કરવો. બ્રહ્મચારીએ બહાર અંદર પવિત્ર થઈ પ્રતિદિન વૈશ્વદેવ કરતા બચેલા ભગવાનની પ્રસાદીના અન્નનો નિયમપૂર્વક મિતાહાર કરવો. આત્મનિષ્ઠ બ્રહ્મચારીએ કૃચ્છ્ર ચાંદ્રાયણાદિ વ્રતો કરવામાં તત્પર રહેવું. તે ક્યાં સુધી? તો શરીરમાં ચામડી માત્ર બચે ને માંસ સુકાઈ જાય એ રીતે વર્તવું. જ્ઞાન વિજ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન થઈ નેત્રાદિ ઇન્દ્રિયોને વશમાં રાખી પોતાના વ્રતપાલનમાં અચળ મનવાળા થઈ બ્રહ્મચારીએ ભગવાન શ્રીહરિની એકાંતિકી ભક્તિ કરવી. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તતા ગુરુની સમીપે દાસની જેમ વર્તવું. યાનમાં, સ્થાનમાં અને શયન સમયે ગુરુથી અતિશય દૂર ન જવું. અંતઃકરણને શાંત કરી ઇન્દ્રિયોનું દમન કરી ધીરજે યુક્ત થઈ કૂચા અને કંચનને વિશે તથા મિત્ર અને શત્રુને વિશે સમાન બુદ્ધિવાળા થવો. પોતાના બંધુ થકી સર્પની જેમ, સ્ત્રીઓ થકી શબની જેમ, મિષ્ટાન્ન ભોજનથી નરકની જેમ ભય પામવો. હંમેશા બ્રાહ્મણોનું કુશળ ઈચ્છવું અને સભામાં બ્રાહ્મણોની ખૂબ જ પ્રશંસા કરવી. મત્સર રહિત થઈ ભગવાનના વૈષ્ણવ ભક્તોની અને સંતોની પ્રેમથી પૂજા કરી તેમને માન આપવું. ધર્માચરણ કરવા માટે જ જીવવું અને ધર્મનું ફળ શ્રી વિષ્ણુ ભગવાનની પ્રસન્નતામાં જ જાણવું, પરંતુ તુચ્છ વિષયભોગની પ્રાપ્તિ માટે ન જાણવું. નૈષ્ઠિક બ્રહ્મચારીએ મહાદાનાદિકની અપેક્ષાએ પણ અધિક ભગવદ્ વાર્તાઓ કરી સર્વે ભૂત પ્રાણી માત્રને હંમેશા અભયદાન આપવાની પ્રવૃત્તિ કરવી, વળી સ્નાન, હોમ, જપ, ભોજન અને બંને સંધ્યા સમયે મૌનવ્રત ધારણ કરવું તથા મળમૂત્રના ત્યાગ સમયે અને હાથપગની શુદ્ધિ કરતાં પણ મૌન વ્રત રાખવું, આ દેવ સંબંધી કે પિતૃ સંબંધી ક્રિયા આદિકના સર્વે વિધિમાં કોઈ પણ એક વિધિનું પ્રમાદથી ઉલ્લંઘન થાય તો તે દોષની શુદ્ધિને માટે એક એક ઉપવાસ કરવો. જ્ઞાન, સત્ય, તિતિક્ષા, લજ્જા, નિર્મત્સરતા, ધીરજ, તપ, શમ, દમ, અનસૂયા, દાન અને યજ્ઞ આ 12 ગુણો મનાયેલા છે. જ્યારે કામ, ક્રોધ, શોક, મોહ, તૃષ્ણા, ઈર્ષ્યા, નિર્દયતા, સ્પૃહા, લોભ, અસૂયા, જુગુપ્સા અને માન આ 12 દોષો મનાયેલા છે, તેથી બ્રહ્મચારીએ હંમેશા 12 દોષોથી રહિત અને 12 ગુણોએ યુક્ત થઈ તેમજ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિમાં તત્પર થઈ ગુરુની સેવા કરવી, તેમ કરતા કરતા આ લોકમાં સર્વકર્તા ચડિયાતો સિદ્ધ થાય છે એમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ બ્રહ્મચારીને કરવા યોગ્ય ક્રિયાનું નિરૂપણ કર્યું એ નામે 52મો અધ્યાય પૂર્ણ થયો.